આવી ગયો તે દીપડાને જોઈને એમણે ફક્ત એક ચોપ દીપડાના માથા ઉપર મારી તે દીપડો ભાગી ગયો. આટલો વજનદાર એમનો ચોપ હતો, હથિયાર કાંઈ પણ નહોતો. એટલે બંદૂક જ આત્મરક્ષા થાય છે એવું નથી, વગર બંદૂકે પણ આત્મરક્ષા થઈ શકે છે. જો તમારામાં સામર્થ્ય, તમારો સ્વધર્મ હોય આત્મરક્ષા કરવાનો, અને તમારામાં આત્મરક્ષણનો સ્વધર્મ ન હોય અને તમને પરધર્મની જ અપેક્ષા હોય, તો બંદૂક રાખીને પણ તમે કાંઈ નથી કરી શકતા. પુષ્ટિમાર્ગનું ધર્મ સંકટ મહદઅંશે આ વાતને આભારી છે કે જે ઠાકુરજીને સાચવવાના આપણે અધિકારી નહોતા, એ ઠાકુરજીને સેવા કરનારા જબરદસ્તી આપણે સેવક બની બેઠા, અને એ ઠાકુરજીની સેવાના ઠેકાણે આપણે ઠાકુરજીનો ધંધો માંડી લીધો. એ આપણો જે સેવા આપણો સ્વધર્મ નથી, તેનો આ દુષ્પરિણામ થયો. એક હકીકત છે, કબૂલ કરવી જોઈએ મારે, કે એમાં ગોસ્વામીઓ જ્યારે તમને મહાપ્રભુજીના સિદ્ધાંત સમજાવી નથી શકતા, ત્યારે અમે ધૃતરાષ્ટ્ર જેવા થઈ જઈએ છીએ. ધૃતરાષ્ટ્ર એટલે રાષ્ટ્રને ધારણ કરનાર. ધારણ કરનાર કોણ? જેને આંખે દેખાતું ન હોય. હવે જેને આંખે જ ન દેખાતું હોય એ જો રાષ્ટ્રને ધારણ કરે તો એને પત્ની કેવી મળે પાછી? ગાંધારી. ગાંધારી એટલે કેવી? કે જે દેખાતી આંખે આંખ ઉપર પટ્ટા બાંધીને બેસી હોય. એ ગાંધારી કોણ? તમારી આંધળી શ્રદ્ધા આંખ ઉપર પટ્ટા બાંધેની. કે જે મહારાષ્ટ્રી કહે તે વાત સાચી, જે કથા વ્યાસજી કહે તે વાત સાચી, પણ જે મહાપ્રભુજી કહે તે વાત સાચી કે નહીં એ વિચારવાનું આપણે ભૂલી ગયા. તો આ ગાંધારી અને ધૃતરાષ્ટ્રની પ્રજા તો કૌરવ જ થાય કે નહીં? પણ આપણે કૌરવ ન થઈએ, પાંડવ થઈએ. એના માટે આપણે એવા પાંડવ થઈએ કે ભગવાનને પોતાની ગીતા કહેવી પડે. એના માટે આપણને મહાપ્રભુજીના વચનોનું અવગાહન કરવું પડશે. અર્જુનની માફક મહાપ્રભુજીને વિનવવા પડશે કે કરીશ્ય વચનન તવ, હું તારું વચન કરીશ, તું મને બતાવ, તું મને સમજાવ કે આજે મારું કર્તવ્ય શું છે, આ ધર્મ સંકટમાંથી હું કેવી રીતે બહાર આવી શકું છું. મહાપ્રભુજીને આપણને વિનવવા પડશે કે આપ અમને સમજાવો. અને મહાપ્રભુજી પોતાના વાણીથી જ્યારે આપણને આ ધર્મ સંકટનું નિરાકરણ આપશે, ત્યારે આપણે પુષ્ટિના માર્ગ ઉપર સાચા ચાલી શકશું. તો આપણને આપણો પુષ્ટિ માર્ગ ધર્મ માર્ગ છે કે ધર્મી માર્ગ, એના વિવેચનનો સાચો અધિકાર મળશે. આજે આપણને ખબર નથી પડતી કે આપણો ધર્મ માર્ગ છે કે ધર્મી માર્ગ છે, પ્રમાણ માર્ગ છે કે પ્રમેય માર્ગ છે, સાધન માર્ગ છે કે ફલ માર્ગ છે. અથવા તો સાધન છે તો શું છે અને ફલ છે તો શું છે, ફલ છે તો કયા સાધનનું ફલ છે, અને સાધન છે તો કયા ફલ માટેનું આ સાધન છે? શું ધંધો ચલાવવા ન ફલ માટે આ ભક્તિ માર્ગ છે? આજીવિકા પેટને રળી પેટીઓ રળિયાવા રળવા માટે આ સાધન માર્ગ છે? એવું તો ન હોઈ શકે ને. આવો ભક્તિ માર્ગ ન, આવો ભક્તિ માર્ગ ન હોઈ શકે. ભક્તિ માર્ગને જો આપણને સ્વીકારવો હોય તો આપણને મનમાં આ વાત સ્ફુટ રાખવી પડશે કે જે પ્રભુ જેવી ભક્તિથી પ્રસન્ન થાય, જેવી ભક્તિના ભાવાત્મક સ્વરૂપ પ્રભુ છે, તેવી ભક્તિ આપણા કરવામાં આપણી તૈયારી આપણી અનુકૂળતાઓ હોય તો ભક્તિ આપણો સ્વધર્મ છે. વરના ભક્તિ આપણો સ્વધર્મ નથી, જેનો હશે એનો હશે. કોઈકનો 100 ગાળો આપવાનો સ્વધર્મ હતો શિશુપાલનો, એને 100 ગાળ આપવાથી મુક્તિ મળી, તેથી કાંઈ આપણે પ્રભુને 100 ગાળ આપી શકીએ? ના આપી શકીએ. યશોદાજીએ કૃષ્ણના હાથ બાંધી દીધા, ઉલુખલમાં બાંધી દીધા. માતા તરીકેનો એમનો સ્વધર્મ હતો કે છોકરું તોફાન કરે તો એને બાંધી શકાય, પણ તેથી કાંઈ આપણો અધિકાર છે? એ અધિકાર નથી. એટલે આપણો અધિકાર શું છે એ જ્યાં સુધી આપણને ભાન ન હોય ત્યાં સુધી આપણને આપણો માર્ગ શું છે એનો ભાન નહીં થાય, અને આપણો માર્ગ શું છે નહીં હોય ત્યાં સુધી આપણને કોઈક ને કોઈક ઊંઠા ભણાવતા જ રહેશે. એટલે એ આપણે ઊંઠા કોઈ આપણને ન ભણાવીએ એના માટે સૌથી પ્રાથમિક આવશ્યકતા છે કે મહાપ્રભુજી વગેરે પૂર્વાચાર્યોના વચનોના આધારે આપણે આપણા માર્ગની સાચી સમજ કેળવવી જોઈએ અને એ સાચી સમજ કેળવવા માટે આ ચિંતન શિબિરોનું આયોજન છે. આ ચિંતન શિબિરો ઘણા લોકો કહે છે શ્યામ મનોહરજીને લોહી પીવાની ટેવ છે, તો તમારો લોહી પીવાનો હોય તો એક વાત સાચી સમજો કે લોહી તમારો પીવાનો નથી, લોહી તમારો શુદ્ધ થયો હશે જો આ વાત તમારે ગળે ઉતરી હશે, અને જો નહીં ઉતરી હોય ગળે તો કદાચ પીવાનો હશે. તો હું અપરાધી થવા મારી જાતને કબૂલ કરું તૈયાર છું, મને એ બાબતમાં સંકોચ નથી. એક ભાઈએ મને હમણાં જ થોડાક દિવસ પહેલાં પૂછ્યું કે આ આટલા વર્ષથી આપ આ બધી વાત કરી રહ્યા છો, આપને પોતાની સફળતા કે નિષ્ફળતાની બાબતમાં શું પોતાનું મૂલ્યાંકન કરો છો? મેં એમને એક જ વાત કહી કે સફળ થયો છું એવો મારા મનમાં અહંકાર નથી, અને નિષ્ફળ થયો છું એવી મારા મનમાં નિરાશા નથી. મારા મનમાં ફક્ત એક સંતોષ છે કે મહાપ્રભુજીના વચનને કહેનારો હું નમક હરામી માણસ નથી. પુષ્ટિ મારી એનો મને સંતોષ છે, અને શ્રી મહાપ્રભુજીએ એ કૃપાથી સામર્થ્ય આપી છે કે હું નમક હરામ નથી. મહાપ્રભુજીના વચનો તમને કહેવા માગું છું, અને તમને નથી કહેવા માગતો. મેં જેવી રીતે સવારે તમને કહું કે આપણે સહુ મહાપ્રભુજીના છીએ, એક વાત ધ્યાનથી સમજો કે પુષ્ટિમાર્ગ નથી અમારા ગોસ્વામીઓનો માર્ગ, પુષ્ટિમાર્ગ નથી તમારા તમો વૈષ્ણવોનો માર્ગ, પુષ્ટિમાર્ગ એ આપણો માર્ગ છે. આપણે સહુ મહાપ્રભુજીની સૃષ્ટિ છીએ. અમે ના બિંદુ સૃષ્ટિ હશું તો તમે નાદ સૃષ્ટિ હશો, તમે નાદ સૃષ્ટિ હશો તો અમે બિંદુ સૃષ્ટિ હશું, પણ છે આપણે ભાઈ ભાઈ, એકબીજા આપણે ભાઈ છીએ. આ સંપત્તિમાં આપણો વારસો સમાન છે. દરેકને આ સંપ્રદાયના સિદ્ધાંતને જાણવાનો, માણવાનો, જીવવાનો મૌલિક વારસ હકદારનો હક છે, પણ કોઈને વેડફવાનો કોઈને પણ હક નથી, કેમ કે આ સંયુક્ત પરિવારની સંપત્તિ છે. કોઈને વેડફવાનો, દુરુપયોગ કરવાનો આનો કોઈનો અધિકાર નથી. એ ભાવ દરેક વૈષ્ણવનો અને દરેક ગોસ્વામીઓનો સ્પષ્ટ હૃદયમાં હોવો જોઈએ કે આનો ઉપભોગ કરવાનો પૈતૃક સંપત્તિ છે એનો દરેકને અધિકાર છે, પણ દુરુપયોગનો કોઈને અધિકાર નથી. એ ભાવ રાખીને આપણે એક સંયુક્ત પરિવારની ભાવનાથી મહાપ્રભુજીનો વિલ શું છે, મહાપ્રભુજીનો વિલને ગુજરાતીમાં શું કહેવાય, વસિયતનામું શું છે, એ આપણે વિચારવું જોઈએ કે મહાપ્રભુજીએ કોને પોતાના વારસદાર ગણાવ્યા છે, એ આપણે વારસદાર થવા લાયક છે કે નહીં. નથી તો થવું જોઈએ આપણને, કેમ કે આપણે મહાપ્રભુજીના વંશમાં જન્મ્યા, મહાપ્રભુજીના વંશમાં, શિષ્ય વંશમાં કે પિતૃવંશમાં જન્મ્યા એ મુદ્દો નથી. મહાપ્રભુજી ચોખ્ખે આજ્ઞા કરે છે કે પુષ્ટિમાર્ગમાં પણ પ્રવાહમાર્ગી જન્મ લઈ શકે છે, અને પ્રવાહમાર્ગીના ઘેરે પણ પુષ્ટિમાર્ગી જન્મ લઈ શકે છે. પુષ્ટિમાર્ગ જન્મથી નથી, પુષ્ટિમાર્ગ ભગવાનની કૃપાથી મળતો માર્ગ છે. પુષ્ટિમાર્ગ ભગવાનની કૃપા મેળવવાનો માર્ગ નથી, ભગવાનની કૃપા જેને મળી હોય તે પુષ્ટિમાર્ગ, તેને પુષ્ટિમાર્ગ મળે છે. આપણે પુષ્ટિમાર્ગમાં જન્મ્યા તે આપણા પુષ્ટિમાર્ગના હોવાનો સાચો પ્રમાણ નથી, આપણામાં પુષ્ટિમાર્ગ જન્મે તે સાચો આપણા પુષ્ટિમાર્ગી હોવાનો પ્રમાણ છે. એ ભાવ આપણો દ્રઢતર હોવો જોઈએ તો આપણે મહાપ્રભુજીના સાચા વારસદાર, અને એ સાચા વારસદાર થવા માટે આ ચિંતન શિબિર કરવામાં આવે છે. આપને જે કંઈ પ્રશ્નો પૂછવા હોય આ બાબતમાં તો આપ ચોક્કસ પૂછી શકો છો. એક પ્રશ્ન છે, ધર્મ, સંપ્રદાય, પંથ, મત, વાદ, અખાડા, માર્ગ, આવા અનેક શબ્દો વપરાય છે, આવા શબ્દોમાંથી કોની કોની આગળ પુષ્ટિ શબ્દ લાગી શકે? પુષ્ટિ ધર્મ, પુષ્ટિ સંપ્રદાય, પુષ્ટિ પંથ, આ શબ્દોનો કોઈ ખાસ અર્થ છે? હકીકતમાં તો આપણી ભારતીય સંસ્કૃતિ મુજબ ધર્મ અને સંપ્રદાય બહુ જ ઉજ્જવલ વાતના ઉજ્જવલ વાતને કહેનારા આ બે પદો છે. પણ ઘણી વખતે શું થાય છે કે ઉજ્જવલ વાત પણ આપણે જાણીએ છીએ, યમુનાજીના કાંઠે ત્યાં તાજમહેલ ઊભો છે, એ ઉજ્જવલ આરસપાનના પથ્થરથી બનેલી બિલ્ડિંગ છે, પણ એને જોવા જનારાઓને કેવી રીતે જોવું એ જોવાની સિફત ન હોવાને કારણે આજે તાજમહેલ એકદમ કરુણી હાલતમાં આવી પડ્યો છે. લોકો પોતાની સિગ્નેચર કરી આવે કે ફલાણા ભાઈ ફલાની તારીખે અહીંયા ફલાના માણસની સાથે આવ્યા હતા. સરકારે પણ પેટ્રોલ રિફાઇનરી ખોલી દીધી જેનો આખો ધુમાડો એ માર્બલને કાળો કરે છે. કોઈક બીજા દેશમાં એ અજાયબીનો સ્ટ્રક્ચર ઊભો હોત તો એની જેવી જાળવણી થઈ હોત તેવી જાળવણી આપણા હિન્દુસ્તાનમાં થઈ શકી નથી. એવી જ રીતે ધર્મ અને સંપ્રદાય જેટલા ઉજ્જવલ આરસપાન જેવા ઉજ્જવલ શબ્દો છે એની જેવી જાળવણી થવી જોઈએ તેવી થઈ શકી નથી. એટલે આજે ઘણી વખતે નિંદા અર્થમાં વપરાતા શબ્દો છે. એટલે સરકારને પણ એમ કહેવું પડે છે કે અમારું પ્રશાસન ધર્મ નિરપેક્ષ છે. કયા ધર્મથી નિરપેક્ષ? ધર્મ નિરપેક્ષ છે એટલે શું? અધર્મ સાપેક્ષ છે, વિધર્મ સાપેક્ષ છે, પરધર્મ સાપેક્ષ છે કે પાખંડ સાપેક્ષ છે? ધર્મના આ બધા ઓપોઝિટ અર્થો, વિધર્મ, પરધર્મ, પાખંડ, છલ. તો ધર્મ નિરપેક્ષ છે તો એનો અર્થ શું આપણને ખબર નથી પડતી. એટલે એક રીતે ધર્મ શબ્દ વગોવાઈ ગયો. હું ઘણી વખતે આ ઉદાહરણ આપતો હોઉં છું કે બ્રાહ્મણોને આદર માટે મહારાજ કહેવામાં આવતા હતા. તે આદર કેટલો આદર હતો કે આપણે ઘેર રસોઈયાની નોકરી કરતો હોય તો પણ આપણે એને મહારાજ કહેતા કે ભાઈ બ્રાહ્મણ છે, મહારાજ છે. હવે મહારાજનો અર્થ રસોઈયો થઈ ગયો. ને મારે ઘેર આવ્યા એક જણા કે અમારે 20 જણા જમવાવાર રાખવાનું છે, તમે રસોઈ બનાવી દેશો? મેં કહ્યું ભાઈ એ મહારાજ હું નથી. તો મને એમણે કહ્યું તમે કઈ જાતના મહારાજ? મેં કહ્યું મહારાજની 5-10 વેરાયટી હશે, એમાંનો એક મહારાજ હું છું, પણ રસોઈ બનાવનાર મહારાજ હું નથી. એ મને સમજાવવા માંડ્યા કે તમને નુકસાન નહીં થાય. ભાઈ મેં કહ્યું ફાયદો નથી જોઈતો તો કેવી રીતે હું તમને વચન આપું કે હું રસોઈ બનાવી દઈશ 20 જણાની? અને સૌથી મોટી મોકાણે કે મને પોતાને બનાવતા જ ના આવડતી હોય તો બનાવું કેવી રીતે? એટલે એ જે શબ્દ હતો ઉજ્જવલ મહારાજ શબ્દ કેવી રીતે વગોવાઈ ગયો? એમ આપણો ધર્મ સંપ્રદાય શબ્દો વગોવાઈ ગયા. સંપ્રદાયનો મતલબ વાળા નથી. લોકો સંપ્રદાયને આજે વાળાના રૂપે જોવા માંડી ગયા. ગુજરાતના જ કોઈ બહુ મોટા કવિએ વાત કહી છે કે વાળાની ના કરનારાઓના ઘણા બધા વાળા છે જોયા, એ વાળાઓમાં થતા ઘણા બધા ભવાળા જોયા. તો વાળા નહીં કરો કરનારાઓના વાળા જોયા, તો એ કંઈ સંપ્રદાય આપણો વાળો નથી. સંપ્રદાય એટલે આપણો હેરિટેજ, જેને અંગ્રેજીમાં કહેવામાં આવે, આપણો વારસો છે. સાંસ્કૃતિક વારસો, ધાર્મિક વારસો, આપણો ઉજ્જવલ વારસો, તેનું નામ સંપ્રદાય. પણ આપણે જો એને પોતે મિસયુઝ કરીએ તો એનો ખોટો ધબ્બો એના ઉપર લાગી જાય. એવી રીતે ધર્મ સંપ્રદાયમાં ખોટો ધબ્બો લાગી ગયો. મૂળમાં મુદ્દાની વાત એ છે કે કોઈપણ ધર્મ જે વ્યક્તિનો આપણા ભારતની એક વિશેષતા છે દેશની, કે આપણે કોઈ દિવસે પણ કોઈપણ ધર્મ એક ધર્મ બધાનો ધર્મ છે એવું ક્યારેય નથી માન્યું. આ બીજા વિદેશથી આવનારા લોકોમાં એવી ભ્રમણા હતી કે જેને અમે ધર્મ માન્યો તે બધાનો ધર્મ હોવો જોઈએ, અમે જેને ધર્મ માનીએ છીએ તે બધાનો ધર્મ ન હોય તો એમનો અહમ ગવાતો હતો. આપણે એવો અહમ કોઈ દિવસે રાખ્યો નથી. ગીતાથી તમે જોશો ને તો ચોખ્ખું કહ્યું છે કે સ્વધર્મે નિધનમ શ્રેયો પરધર્મો ભયાવહ. દરેક વ્યક્તિનો કંઈક સ્વધર્મ છે અને એનો ધર્મ એના સ્વ ઉપર નિર્ભર કરે છે કે તમને તમારી જાતની તમારા પોતાના હોવાની સભાનતા કેવી છે તે સભાનતા ઉપર તમારો ધર્મ નિર્ધારિત થાય છે. જો તમારી અને મારી સભાનતા એક જાતની ન હોય તો તમારો મારો ધર્મ કોઈ દિવસે એક હોઈ શકતો નથી. હવે આજે એવું થઈ ગયું છે કે હું જેને ધર્મ માની લઉં એને જો બીજા ધર્મ ન માનતા હોય તો મને એમ લાગે છે કે તો મારા ધર્મમાં કંઈ કચાશ છે. શાંતિથી વિચારો તમે, ભગવાને આપણને બુદ્ધિ આપી છે કે હું જેને વાઈફ ગણતો હોઉં એને બીજા જો વાઈફ ન ગણતા હોય તો મારો ઈગો ગવાવો જોઈએ કે પોસાવો જોઈએ?